ઇન ધીસ વર્લ્ડ. ચેતન એ પાર્ટનર છે, પરમાણુ એ પાર્ટનર છે, પછી ગતિ સહાયક પાર્ટનર છે, સ્થિતિ સહાયક પાર્ટનર છે, અવકાશ દેનારો પાર્ટનર છે, ટાઈમ બધા પાર્ટનર પોતપોતાના કાર્ય કરે છે. તેમાં ચેતન છે તેમ કે અમારી મેચ કર્યું એટલે આ ઝઘડા થયા છે. ચેતન માથે વળી રહે છે કે મેચ આ બધું કર્યું છે, ત્યાં બધા ઝઘડા થયા છે. પછી ચેતન જયારે શીખવતા ખ્યાલ આવે કે મેં નથી કર્યું, આ બધા ભેગું થઈને કર્યું છે, એને છૂટી જાય છે. પછી આ ઝઘડાનો સંસાર છે માન્યતામાં, રોંગ બિલીફ. અને રોંગ બિલીફ ફ્રેક્ચર કરીએ. હું ચંદુલાલ છું, આવાનો બનો થયું, ભાઈ થયું ને મામા થયું ને કાકો થયું, ધણી થયું ને બાપ થયું ને કાકો થયું, ગોરો થયું ને કાળો થયું, પચાસ વર્ષ થયું, ઓલ આર રોંગ બિલીફ. હું સાયન્ટિસ્ટ છું, રોંગ બિલીફ. એ રોંગ બિલીફ ફ્રેક્ચર કરીએ છીએ. નોટ યુ આર ચંદ્ર કઈ થઈ જાય છે, પૂનમ થઈ જાય છે ચંદ્ર. ક્યાં અવતારમાં પ્રગટ થઈ મને એનું રિઝલ્ટ આવ્યું આ અવતારમાં. પચાસ હજાર માણસો જ્ઞાન લીધેલા છે અને તેમાં કેટલાય 25,000 તો ચિંતા રહી ફરે છે. ધંધો ધોરી બહુ સુંદર ચલાવે છે. તમે અહમ ની વાત કરી, મેં આમ કરીને હું આ છું અને હું પેલો છું ફલાણો છું, બરોબર. ગઈ રાત્રિએ તમે જ્ઞાન આપ્યું એમાં બધા જે આપણે વાક્યો બોલ્યા, બંધેલું હું હતું, અત્યારે હું મુક્ત હું બોલે છે. તે બંધેલા હું ની દશા બતાવે છે આ તમને કે કેવી દશા હતી બંધેલું, શું કરવા માંગતો તું, શું ધ્યેય હતો એનો, એ બતાવે છે. એક તો પોકેટ ગજવું હોય છે ને પછી ગજવા બીજું પોકેટ મૂકે. એક તો ગજવું એને પોકેટ કહેવાય છે, બીજું પોકેટ મૂકે છે, પોકેટ પછી વોલેટ કહેવાય છે. રસિક ભાઈ એવું પૂછે છે કે એ નસીબ નહી, નસીબ નસીબ તો ગાડી વાત છે, મેડ વાત છે બધી, નસીબ જેવી વસ્તુ જ નથી. આ તો મેડ વાતો કરી એને અંગ્રેજીમાં જયારે ઇફેક્ટ કે છે, પણ નસીબ તો સમજતા જ નહીં લોકો. નસીબ તો જે પુરસાદ તમે કરો છો ને એ જ નસીબ છે. શું કરો સમજતા નહીં ઇન્ડિયાનો, એટલે પછી આ ઉપાધિ થઈ પડી. એ ઇફેક્ટ છે એને કોચ કે છે, તો કોચ કોચ તો જાણવા ના આવે ને, એટલે નિવેડો ના આવે ને કોઈ દળે. દાદા, ખ્રિશ્ચન ધર્મ ની અંદર બે જાતના મત છે. એક કે છે કે ગોડ ક્રિએટેડ ધ વર્લ્ડ, અને બીજો મત છે આપી લો પેલા કોફી પીરો, ઠંડી થઈ જશે. કોણ થોડી વાત કરું મને, મત ખ્રિશ્ચિયન ધર્મ માં બે જાતના મત છે. એક મત છે કે ગોડ ક્રિએટેડ ધ વર્લ્ડ, અને બીજો મત છે સાયન્ટિસ્ટ નો કે ચાર્લ્સ ડાર્વિન નો સર્વાઈવર ઓફ ધ ફિટેસ્ટ, એમાં એ બંને સાચા છે કે બંને જૂઠા છે? પેલી વસ્તુ તો તે બંને વ્યૂ પોઈન્ટ છે. વ્યૂ પોઈન્ટ એટલે કમ્પ્લીટ સાચા નહીં, રિલેટિવ વ્યૂ પોઈન્ટ એટલે વિનાશી સત્ય. કેવું? વિનાશી સત્ય એટલે બંને સાચા છે પણ વિનાશી સત્ય છે. કેવું છે? રિલેટિવ વ્યૂ પોઈન્ટ. ના સમજ આવ્યું? આપડે તો લોકો કે છે કે બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા એમ કે છે. શું કે છે? જેને કહ્યું મેં જગત મિથ્યા હોય તો અહીંયા આગળ આપડા કાકા નીકળી ફીરી હોય અને કોઈક મુસલમાન લઈ જતો હોય તો આપડે મિથ્યા કહી દેવાનું, જગત મિથ્યા છે એમ કહેવાનું. આ તો બાવા બોલે, બાવા ને એના બાપ ને શું થાય, કોકની છોકરી લઈ જાય છે સર પડે ને. જગત મિથ્યા છે નહીં, જગત પણ કરેક્ટ છે અને બ્રહ્મ પણ કરેક્ટ છે. શું કહ્યું? જગત રિલેટિવ કરેક્ટ છે અને બ્રહ્મ રિયલ કરેક્ટ છે. અશોકભાઈ, આ દેશમાં છોકરાઓને આ જે બે મત છે એમાંથી એક મત ક્લાસમાં શીખવાડવાનો હોય છે જ, તો કયો મત શીખવાડવો જોઈએ? ગોડ ઇઝ અ ક્રિએટર ઓર ડાર્વિન નો સર્વાઈવર ઓફ ધ ફિટેસ્ટ? એવું છે ને, ડાર્વિન નો મત એના ડિસ્ક્રિપ્શન સાથે નો નથી. ડિસ્ક્રિપ્શન સાથે હોય તો ડાર્વિન નો મત એલાવ કરવો જોઈએ. તો ડાર્વિન નો મત એના એવિડન્સ ઉપરથી તૈયાર કરેલો છે. હે? ડાર્વિન નો મત એના એવિડન્સ ઉપરથી તૈયાર કરેલો છે. હા, એટલે એવિડન્સ છે. એવિડન્સ એના આધારે છે એ કેવું જોઈએ. એવિડન્સ એવા છે કે પેલો જીવ પૃથ્વી ઉપર પાણીમાં પ્રગટ થયો હતો. પાણીમાંથી પછી પાણીમાંથી પાણીમાં જીવે અને જમીન ઉપર જીવે એવા જીવો પેદા થયા. આ દ્રષ્ટિગમ્ય છે. વ્યૂ પોઈન્ટ કેવું છે? દ્રષ્ટિગમ્ય, બુદ્ધિગમ્ય છે આ. એટલે 360 ડિગ્રી માંથી 50 ડિગ્રી થી 60 ડિગ્રી સુધી આટલું જ જાણે છે. તો એનો અર્થ એવો થયો કે ગોડ ઇઝ અ ક્રિએટર મત સ્કૂલમાં શીખવાડવો જોઈએ. હે? તો એનો અર્થ એવો થયો કે ગોડ ઇઝ અ ક્રિએટર ઓફ ધ વર્લ્ડ, એ મત છોકરાઓને સ્કૂલમાં શીખવાડવો જોઈએ. એ સારું, એમના માટે એ સારું છે. પણ આ દેશમાં ઘણા કોર્ટ કેસો ચાલે છે સરકાર સામે કયો મત શીખવાડવો જોઈએ, અને બધા જ કેસોમાં ડાર્વિન નો જે મત છે સર્વાઈવર ઓફ ધ ફિટેસ્ટ એની જીત થાય છે. એનું કારણ શું છે? એનું જીત થાય છે, એની જીત થાય છે, કોર્ટમાં એની જીત થાય છે. ડાર્વિનના મતથી જીત થાય છે, એની જીત થાય છે. જોયું છે? રાત્રે 16 લોકોની જીત થાય, દિવસે 16 ની જીત ના થાય. એવું જાણો છો? રાત્રે એટલે અંધકાર. મુંબઈમાં ધોળે દાડે ચોરી કરવા આવ્યા હોય એ ચાલે નહીં. ચોર નું ચોર ના ચાલે દાડે, રાત્રે ચોર નું ચાલે, દાડે સૌ કાલું ચાલે. એવી રીતે બધા ટાઈમ ના આધારે છે બધું. એટલે કોઈ કરેક્ટ, બિલકુલ કરેક્ટ વાત નથી એ. માટે ટાઈમ ના આધારે જેની જીત થાય એ ઠીક છે, બાકી ગોડ ઇઝ ક્રિએટર માને તો સારું હોય. ફાઇન વાળા તે ફાઇન વાળા જે માને છે ગોડ ઇઝ ક્રિએટર, તે એમની માન્યતા એટલી બધી એક્સેસ થઈ ગઈ છે. તે પ્રોટેસ્ટન્ટ સર ચાલુ થયો. શું થયું? પ્રોટેસ્ટન્ટ. કોઈ પણ માન્યતા એક્સેસ થઈ જાય એટલે બીજો ધર્મ ઉત્પન્ન થાય, પ્રોટેસ્ટન્ટ ધર્મ. તો તમારી સમજમાં આવી ને? પ્રોટેસ્ટન્ટ ચાલે છે ત્યાં આગળ. રોમન કેથોલિક એક્સેસ થઈ જાય એટલે પ્રોટેસ્ટન્ટ ચાલુ થઈ જાય. આપણા ઇન્ડિયામાં પ્રોટેસ્ટન્ટ ચાલુ થયેલા છે, પણ બીજા ફોર્મમાં, આ ફોર્મ નહીં. ત્યાં જૈનો હોય છે, તે ડેરાવાસી હોય છે, અને બીજા જૈનો કે છે મૂર્તિ ના જોઈએ, મૂર્તિ જળ છે, એ પ્રોટેસ્ટન્ટ બધા. સમજ ને? તારે હું ટ્રેન માં જતો હતો, ટ્રેન માં મુસાફરી સેકન્ડ ક્લાસ માં હતો ઇન્ડિયામાં, તો લોંગ કોટ પહેરી બેઠેલો, તો એક પ્રિસ્ટ આવ્યો ત્યાં આગળ અને મારી જોડે બેઠો. પછી મને પૂછવા મળ્યું, તમે શું ધર્મ પાળો છો? મને કહું તો બધા ધર્મ ને પાળું છું. શું કહ્યું? અહિંસા ધર્મ ને પાળું છું. કહ્યું શું? કહ્યું અહિંસા ધર્મ. તો મને કહે છે ક્રાઇસ્ટ નું વાંચેલું કે નહીં? ક્રાઇસ્ટ નું વાંચેલું. કેમ લાગ્યું તમને? બહુ સારું છે. શું કહ્યું? એના પ્રમાણમાં સારું છે, એના પ્રમાણમાં ઘણું સારું છે. કહ્યું પ્રોટેસ્ટન્ટ ધર્મ ક્યાંથી શરૂ થયો? કોને શરૂ કર્યો? હુ ઇઝ ધ એસ્ટાબ્લિશ? કોણે કર્યો? કે છે માર્ટિન લુથર. હે? માર્ટિન લુથર. શું કહે છે? માર્ટિન લુથર. માર્ટિન લુથરે પ્રોટેસ્ટન્ટ ધર્મ નો ફેલાવો શરૂ કર્યો. ના, પણ એ પ્રોટેસ્ટન્ટ ધર્મ મને કહે છે કોણે શરૂ કર્યો અને ક્યારે શરૂ થયો, કેમ શરૂ થયો? કે છે સર, મેં કહ્યું રોમન કેથોલિક ધર્મ ઉધે રસ્તે ચાલવા મળ્યો એટલે પ્રોટેસ્ટન્ટ ધર્મ શરૂ થયો. શું કહ્યું? શું પ્રોટેસ્ટન્ટ કેવી રીતે થયો? પોપ ને લોકો પોપ ની જોડે સેકન્ડ કરવા જોઈએ, બહુ તારે બાવ કરવો જોઈએ, ત્યારે બદલે પગે અડવા મળ્યા લોકો. સમજે ને? એટલે પેલા લોકો એ વાંધો ઉઠાવ્યો કે એ નહીં પગે રમવાનું, અમુક હદ સુધીનું જ કે છે. શું કે છે? એટલે પછી પેલો મને કહેતો હતો કે પ્રોટેસ્ટન્ટ થવા તમે સમજાવી શકશો? કે છે આ રોબલ કેથોલિક ને મેં મેં કોઈ સમજાવી શકીએ છીએ, ઝઘડા બંધ થઈ જાય. મેં ચોક્કસ સમજાવી શકીશ. કહ્યું એ મને કહે છે તમે આવશો તો આગળ હું ટિકિટ મંગાવી લઉં. કોઈ મને ટાઈમ નથી. કહ્યું જયારે હું ફોરેન માં આવું ત્યારે તપાસ કરજો. કહ્યું શું? કહ્યું પણ મને સાધારણ તો સમજાવો. મેં કહું પ્રોટેસ્ટન્ટ ધર્મ કોઈ સાપ્યો નથી. One who protests is the Protestant. પ્રોટેસ્ટન્ટ કોઈને કાઢેલો નથી. સમજમાં આવે તમારે શું કેવા માંગો છો? પ્રોટેસ્ટ તો હોય છે દરેક જગ્યાએ, બહુ એક્સેસ થઈ જાય એટલે પ્રોટેસ્ટ થાય છે. One who protests, he is a Protestant. આ મૂર્તિ નહીં માનવા માટે સ્થાનિક વાસીઓ કે મૂર્તિ ના માનાય એ પ્રોટેસ્ટન્ટ બધા. શું ભગવાને કહ્યું દેવ ગુરુ અને ધર્મ એ સ્થાપના કરજો. કે શું કે છે? તો સ્થાનક કે છે ના મૂર્તિ નહીં. દેવ જે તીર્થંકર ભગવાન થઈ ગયા એ દેવ કેવાય. ભલે આજે હાજર નથી તમને મૂર્તિ મૂકીને પૂજો. શું કહ્યું? મૂર્તિ. હા, પછી ધર્મ એમનો પ્રરૂપ વડે કરેલો પુસ્તકોમાં શાસ્ત્રો ની અંદર એમને દેવ લોકો એ કરેલો તીર્થંકર હોય એ ધર્મ કહેવાય. અને આનો શીખવાડનાર વચ્ચે ગુરુ હોવા જોઈએ, જીવતા હોવા જોઈએ. કેવું? એટલે દેવ પેલા, ગુરુ હોય અને આ ધર્મ, બસ આ ત્રણ થી આગળ વધે. કેમ વસંત છે? બોલાવો ને આવો. આમાં તમને સમજાય આવે ને? દાદા, શ્વેતાંબર ને દિગંબર એ કઈ રીતે જુદા પડ્યા? હે? શ્વેતાંબર અને દિગંબર કેવી રીતે જુદા પડ્યા? એ તો પહેલેથી જુદા પડ્યા દાદા. જે કડક કડક કડક પાડી શકે એ દિગંબરી, જે કડક ના પાડી શકે શિથિલ થાય તે શ્વેતાંબરી. સમજાય ને? શિથિલ હોય કે ના હોય? હોય ને. શિથિલ શ્વેતાંબરી. હવે કડક જે થયા તે એબ નોર્મલ થઈ ગયા, શિથિલ થયા એ બિલો નોર્મલ થયા, એટલે કામ લાગ્યા નહીં કોઈ કોઈ. દરેક વસ્તુ એ બધું નોર્મલ પોઈઝન કહેવાય, બિલો નોર્મલ પોઈઝન. 99 ઇઝ ધી બિલો અબોવ નોર્મલ ફીવર, 97 ઇઝ ધી બિલો નોર્મલ ફીવર, 98 ઇઝ નોર્મલ. એવી દરેક વસ્તુમાં નોર્મલિટી હોય. એ પણ રિલેટિવ કહેવાય ને, પણ એ પણ રિલેટિવ કહેવાય ને. રિલેટિવ બધું જ રિલેટિવ છે ને. 97 ને 99 ને બધું રિલેટિવ, બધું રિલેટિવ. 98 એ રિલેટિવ. તો રિલેટિવ માંથી સાચું કેવી ના કરવાનું? રિયલ 90 નોર્મલ માં આવે, રિલેટિવ એ સાચું થાય તો જાય નોર્મલ માં આવીને. આ તો કે છે ભૂખે મરી જાઓ તે રોંગ થિયરી છે, વધુ પડતું ખાવ તે રોંગ થિયરી છે, વધુ પડતું ઊંઘો તે રોંગ થિયરી છે, ના ઊંઘો તે રોંગ થિયરી છે. ઠીક છે, કમ ટુ ધી નોર્મલ. તો આજથી 25-30 વર્ષ 40 વર્ષ ઉપર ડાક્ટરો ની બહુ જ કિંમત રહી ઇન્ડિયામાં. ડાક્ટર સાહેબ આવે એટલે તો મોટા દેવ આવે, એવું ઓપરેશન કરે છે. શું તે મેં તે દાડે કહ્યું હતું, ડાક્ટરો ફૂલાશો નહીં, ઇન્ડિયામાં ડાક્ટરો ઓછા છે એટલે આ તમારી વેલ્યુ છે, અને હેર કટિંગ સલૂન વાળા વધારે છે એટલે એની વેલ્યુ ઓછી છે, એ જયારે ઓછા થશે ત્યારે એમની વેલ્યુ થશે, તમારી વેલ્યુ હેર કટિંગ સલૂન વાળા કદાચ ઓછી થઈ જશે. વેલ્યુ છે ને અત્યારે ઘટે છે, ઘટે છે. સપ્લાય એન્ડ ડિમાન્ડ, હે સપ્લાય એન્ડ ડિમાન્ડ, સપ્લાય એન્ડ ડિમાન્ડ. હા બસ, એટલે ડોક્ટર જે ફૂલાતા ભાઈ ટાળા પડી ગયા. સાયન્ટિસ્ટ અત્યારે એમના એ બિચારા બહુ સારા માણસ છે, પણ લોકોના મનમાં તો એમ જ લાગે ને કે આ લોકોએ બગાડ્યું. એ લોકો શું કરે છે એવું દેખાય એવું બોલે છે. આકાશમાં જવાની શું જરૂર હતી? આકાશ ની શોધખોળ કરવાની જરૂર છે? આવતી હતી નકામા પૈસા બગાડ્યા ના ગવર્મેન્ટ શું કરવા માંડશે? એ લોકો એવિડન્સ લેવા ગયા. શું એવિડન્સ લેવા? નામ એમના વ્યૂ પોઈન્ટ બનાવવા માટે. હા, એનું પૂરું થયું નથી, વર્લ્ડ ઉપર નું પૂરું થયું નથી. વર્લ્ડ ઉપર નું એવિડન્સ ક્યારે પૂરું થયું કેવાય? ઘણા લોકો સુખી થતા જાય ત્યારે કે થઈ ગયા, અથવા લોકો દુઃખી થતા જાય છે અને ઉપર પાછા તપાસ કરવા ગયા છે, બાપે ઊંચે બાંધ્યું છે તે. અને કે તો રહેવાનું નક્કી કર્યું છે, અહીં જંગલો આટલા પડ્યા છે અહીં રહેતા નહીં, હું તો કઈ તારા બાપને તો શું રહેવાનું છે તો? હા તો ડરાવવા માટે એક એક ને કે અમે આવી શોધખોળ કરી છે એટલે આ રશિયાને ડરવા માટે આ કુદાકૂદ કરે છે, અને ડરવા માટે પેલો કુદાકૂદ કરે છે, અને આખું જગત બફાઈ ગયું. આકાશ ની જરૂર જ નથી, બીજા ચંદ્ર શોધવાની જરૂર જ નથી. એનો નિકાલ ક્યારે આવવાનો છે? એ બે દેશના સાયન્ટિસ્ટો એકબીજાને બતાવવા પ્રયત્ન કરે છે કે લોકો કેટલા આગળ છે, એનો અંત ક્યારે આવવાનો છે? કયો અંત? આ બધા કોટીઓ ફૂટી જશે ને ત્યારે અંત આવી જશે બધું. આજે દારૂ ગળાની કોઠી બનાવી છે ને લોકો, એની અંદર નક્કી થઈ ગયેલું હોય કયા ટાઈમે કયા સ્પેસ એ ફૂટશે અને શું હેતુ, જે હેતુ માટે બનાવી હતી તે હેતુ ટાઈમ સ્પેસ ભેગા થઈને હડાધડાટ ફૂટશે અને લોકોને ખલાસ કરી નાખશે. પણ બોમ્બ ખલાસ નથી કરવાના, એટલું કુદરત ખલાસ કરશે. બોમ્બ તો કેટલું કર્યું, બોમ્બ કરી કરીને કેટલું કરે બિચારું. જય સચિદાનંદ, દાદા ભગવાન. સાયન્ટિસ્ટો જે આ અણુ બોમ્બ બનાવ્યા છે, એ લોકો નું કેલ્ક્યુલેશન એવું છે કે એમાંથી એ લોકો 25% પણ જો એ ઉપયોગ કરે તો આ પૃથ્વી નો બિલકુલ નાશ કરી કાઢે. એ વસ્તુ સાચી હોય તો અસ્તિત્વ બિલકુલ સાફ થઈ જવાનું. કોઈ અસ્તિત્વ સાફ કરનાર કોઈ પાક્યો જ નથી. અહીંયા આગળ એ જ મરી જવાના છે. તો આ દુનિયા નું અસ્તિત્વ સાફ કરનાર કોઈ પાક્યો જ નથી, જન્મ્યો જ નથી. કોઈ અણુશસ્ત્ર ની ઇફેક્ટ તો થવાની ને પૃથ્વી ઉપર. ઇફેક્ટ થતા પેલા શું થાય છે જોજો ને. આ તો બધા ગપ્પા છે, બધા કેલ્ક્યુલેશન છે. કેલ્ક્યુલેશન બધા હાલ કેલ્ક્યુલેશન થાય તો આગળ કશું થવાનું નથી. જયારે જયારે હિસાબ છે ચક્કર આવી જશે. અણુશસ્ત્ર નો નાશ થવાનો તો કયો અણુશસ્ત્ર નો નાશ થવાનો. એટમ બોમ્બ નો નાશ થવાનો. અણુશસ્ત્ર એ નાશ થવા માટે જન્મ્યા છે. પણ એ જયારે નાશ થશે એકલા નાશ નહી થવાના. આખું વિજ્ઞાન સર્વસ્વ નાશ થવાનું છે. એટલે મૂળ છે તે રસ્તિક જેવા થશે માણસો. શું કહ્યું? અને એને પસંદ કરશે. આ તો આપડે ખરાબ સ્થિતિ આયા છીએ. દાદા કોના જેવા થશે? હે, કોના જેવા માણસો થશે? તમે કહ્યું શું? રસ્તિક માણસો થશે એમ કહ્યું. હા, એટલે રસ્તિક એટલે કેવા? આ બધું અત્યારે પેલા લાકડા ના અત્યારથી લડે, બીજા અત્યારથી લડે. હા, સુધારા સિવરાય જશે ને. આપણને ઝીરો કર્યા, ઝીરો પોઈન્ટ પર મૂકી દીધા. અહિયાં આગળ વોશિંગ્ટન ના મ્યુઝિયમમાં જૂની તલવારો લાયા છે. એમાં ભગવાન ના ફોટા ઉપર છાપેલા છે. તો ભગવાન લડવાનું શીખવાડે છે? ભગવાન શું કે છે? લડાઈ કરવાનું શીખવાડે છે. શું કરવાનું? તલવારો ઉપર એમના એમના ફોટાઓ છાપેલા છે, કોતરેલા છે. તલવારો ઉપર ભગવાન ના ફોટા પાડેલા છે. એ તો ભગવાન શીખવાડે છે લડવાનું. બીજું કોણ શીખવાડે છે? જ્યાં સુધી લડવાનું શીખવાડે ત્યાં સુધી ભગવાન ભગવાન કહેવાતો નથી. શું એ માસ્ટર કહેવાતો નથી? ભગવાન તો અહિંસા શીખવાડે એને ભગવાન કહેવાય છે. અહિંસા અહિંસા શીખવાડે એને ભગવાન કહેવાય છે. હવે હિંસા જગત સમજી શક્યું નથી. હિંસા કોને કહેવાય તે? હા, ઇન્ડિયા સિવાય બીજું બધું મર્સીલેસ પીપલ છે બધા. નો મર્સી. ઇન્ડિયા એકલું મર્સી મર્સીફુલ છે. તમારી દ્રષ્ટિમાં મહાત્મા ગાંધી જે હિંસા નો પ્રચાર કરેલો એ તમારી દ્રષ્ટિમાં એ કેટલા ઊંચા છે? એ તો અમુક ડિગ્રી સુધી છે. એ ફૂલ ફૂલ અહિંસા મારી ઋષિ બીજા કોઈ ની હતી નહી. ફૂલ અહિંસા જો લાવે તો પર લાવજે. ગાંધીજી ની અહિંસા અમુક અમુક સ્ટેજ સુધી ની છે. શું? અને પોતાનું કામ કાઢવા પૂરતી જ છે. શું? ઇન્ડિયા ને છૂટો કરવા પૂરતી જે હિંસા ની જરૂર છે એ જ હિંસા છે એમાં. બાકી ગાંધીજી તો એક છે તે ગાય નો વાછડો હતો તે બહુ દુખી થતો હતો. બહુ દુખી હતો એટલે લોકો એમને ગાંધીજી કહ્યું કે આ દુઃખ ને એને છોડાવો ને અહીંથી. કેમ કરીને છોડાવું? ત્યાં એને ગોળીબાર કરો છૂટી જાય કે છે એને દુઃખ થી. એટલે ગાંધીજી ગોળીબાર કરાવડાયો એ છૂટી ગયો. એટલે હિન્દુસ્તાન જે અહિંસક ના અહિંસા ના પૂજારીઓ તો પહોંચી ગયા કે તમે શું કર્યું આ જવાબદાર માણસ ને. એને મેં દુઃખ થી છોડાવી દીધો. શું દુઃખ થી? તમારા ફાધર દુખી હોય તો તેને ગોળી માર કરજો. અને શા માટે કે તમારા ફાધર થઈ ગયા છે? શું કે છે? બરાબર છે. બાકી તમારા ફાધર નથી તમારે ગોળી મારા. કારણ કે દુઃખ થી અહીંયા અહીં જો છોડાવો એ દુઃખ જેટલું જેટલા વર્ષ ભોગવાનું બાકી રહ્યું ત્યાં ભોગવવું પડશે બિચારાના. એનો હિસાબ છોડાવો નહીં કોઈને. દુઃખ દુઃખી થઈ જ મરવા જો. સમજમાં આવે તમને? અહીં તો દુઃખ થી છોડાય ને પછી તમે દુઃખ ભોગવવું પડે ફરી પાછા બીજા જન્મમાં. સાયન્ટિસ્ટો સસલા કૂતરા ઘોડા એ બધા પર પ્રયોગો કરે છે. શું કરે છે? પ્રયોગો સાયન્સ ના દવાઓ શોધવા માટેના. એમાં તમારો શું ઓપિનિયન છે? પ્રયોગો બંધ કરી દેવા જોઈએ. એક વાર એમની બહુ જોડે ચલણ ચાલુ થાય ત્યાર પછી પ્રયોગ કરજો. કઈ બહુ કાયમ માટે તમારી બહુ તરીકે રહેતી હોય તો પ્રયોગ કરજો. બહુ જોડે ચલણ ના ચાલતું હોય, બહુ જોડે વેપાર કરતો ના આવડતું હોય તો પ્રયોગ કરવા બંધ કરી દો. સારા મને શું કહ્યું? ગૌરી હઈ હોય એને મનાવતા તો આવડે નઈ. બધા સાયન્ટિસ્ટ થઈ બેઠા છે. દાદા નવી દવા શોધવા માટે નવી દવા શોધીએ ને ત્યારે એને ટ્રાય કરવો પડે ને. તે લોકો સાયન્ટિસ્ટ બધા વાંદરા સસલા કૂતરા એના પર ટ્રાય કરે છે તો એને માટે તમારો શું અભિપ્રાય છે? એ એમના દેશ ને માટે બરોબર છે, આપણા દેશ ને માટે રોંગ છે. શું કહ્યું? એમના દેશ ને માટે બરોબર છે, મર્સીલેસ પીપલ છે એમના માટે બરોબર છે, આપડે તો નથી બરોબર. એ ખોટું આપડે કહેવાય નહીં. બીકોઝ ધે આર મર્સીલેસ. તો પછી નવી દવાનો ટ્રાય કેવી રીતના થાય? તો પછી નવી દવાનો ટ્રાય ક્યાં કરવાનો? તે તો એમના દેશ ને માટે કરે છે. આપડે તો ના દવા તો આપડે પણ વાપરીએ ને. આપડે નહીં, આપડે આ વાપરીએ છીએ તે ના છૂટકે વાપરવી આ અને સમાપનું લેવું જોઈએ. શું કહ્યું? આપડી દવા હંમેશા દવાનો નિયમ છે એવો કે માણસ જો જન્મે છે તેની આજુબાજુ 20 મિનિટ ના એરિયામાં તેનો દવા છે. તેમાં કોઈ પણ છોડવો ગમે તો તને હેલ્પ કરશે. અને આજુબાજુ 20 મિનિટ ના એરિયામાં તમારી વાઈફ છે, બહાર ખોવા જશો નહીં. આ તો બધું બહાર ના સોદા કર્યા. મહેન્દ્રભાઈ પૂછે છે કે આપણને કેવી રીતે ખબર પડે કે 20 માઇલ ના એરિયામાં કઈ દવા આપણને લાગુ પડે એવી છે? એ તો તમને દવા એની દવાનો નિયમ એવો છે, દરેક રોગ થતા પહેલો દવાનો જન્મ થાય છે. હવે પછી રોગ થવાના છે 50 વર્ષ પછી, તો 80 એ દવાનો જન્મ થઈ જાય. આ દુનિયામાં રોગ થયા પછી દવા શોધાય છે? ના, એ તો શોધે છે, બાકી દવાનો જન્મ થઈ ગયેલો હોય છે. પછી આ દવા ફિટ થશે કે નહીં થઈ એ શોધખોળ જુદી વસ્તુ છે. તો એ શોધખોળ કરવાની અંદર પ્રાણીનો ઉપયોગ કરવો એ બરોબર નહીં? પણ પ્રાણીઓનો ના, પોતાના છોકરાનો ઉપયોગ કરવો જોઈએ. પણ એ મરતી લોસ લોકો કરે તો આપણે ના ના કહેવાય. એ શું કરી રહ્યા છે પોતાનું ખબર નથી કે હું શું કરી રહ્યો છું, શું જવાબદારી વેઠી રહ્યો છે એને પોતાને ખ્યાલ નથી એટલે કરી શકે. પણ તમારે ઇન્ડિયન હશે ના કરી શકાય. દાદા એમ કે છે કે ઇન્ડિયામાં પણ આવી આપણે ત્યાં રિસર્ચો તો થાય છે જ ને કે છે, એટલે કે પ્રાણી ઇન્ડિયામાં. 21/9/85 સાંજે 10:30 લંડન. 22/9/85 સાંજે 10:30 લંડન. હા એવું દેખાય છે કે કૃષિ ધન પૈસા ના બળથી જ ચાલી રહ્યું છે એવું દેખાય છે, આપણને લાગે છે એવું. તેમ જ એવું વાત છે નહીં, તેમ જ નથી. આપણને લાગે છે કે આ પૈસા ના જોરથી જ આ લોકો ચાલી રહ્યું છે. ઇસ્લામ શારીરિક બળથી એટલે મારી જોઈએ કે ઇસ્લામ પર આવે છે એવું છે નહીં, ખરેખર તો એવું તમને લાગે છે એવું આ ઉપરથી. અને હિન્દુ ધર્મ આધ્યાત્મિક શક્તિ ની ઈચ્છા એવું પણ નથી. તો ધર્મ સંજોગો ના અધીન બધા ચર્ચા કરે, સંજોગો ના અધીન જેવા જેવા સંજોગમાં હોય ત્યાં આગળ તે પણ થયા કરે. એટલે દેશીઓ નાના છોકરાઓના ધર્મ બધા સરખો સરખો જ હોય ને, કિન્ડર ગાર્ડન છોકરાઓ હોય ને એ છોકરાઓ બધાનો સરખો જ ધર્મ હોય ને, મોટી મોટા ભેર ના હોય ફેર હોય, પણ એ ધર્મ જ હોય, કોઈ પણ જાતના ધર્મ જ હોય ને, એ નાગા ભરે તો વાંધો ના આવે ને. અઢી ત્રણ વર્ષના છોકરાઓ નાગા ભરે તો કોઈ વાંધો ખંડ ના આવતા ને. ડ્યુટી છે બીજું કોઈ છે નહી, અને ડ્યુટી છે બીજું જે વસ્તુ છે એને જો જાણે તો લગાવ હાથમાં આવી ગઈ કેવાય. પુરુષાર્થ ને જો સમજે લગામ હાથમાં આવી ગઈ કેવાય. એટલે આપણે આ હિન્દુસ્તાનનું જે પૈસા ને શારીરિક ભાવ સૌથી પછી લાગવાનો સાથે આધ્યાત્મિક બળ નિષ્ફળ ગયું, નિષ્ફળ ગયું નથી. વસ્તીનું પ્રમાણ કહે છે કે દુનિયામાં ખ્રિસ્તીની વસ્તુ વધારે છે, નંબર ટુ મોમેડન આવે છે, નંબર થ્રી હિન્દુ આવે છે. એમ કે છે કે દુનિયામાં ખ્રિસ્તી ધર્મની સંખ્યા વધારે છે, પછી ઇસ્લામ ધર્મ ને પછી હિન્દુ ધર્મ નો નંબર આવે છે. આ બધા બધી કેટલા હોય દુનિયામાં, વધારે બધા બધી હોય, ગરીબ હોય એટલે ઊંચા ઊંચા જે ધર્મ હોય તેમાં માણસ ઓછા જ હોય. શું કહ્યું? બહુ પુંસાર પ્રાપ્ત થાય તો કહે ને, અને તે અહિંસા અહિંસા નો પૂજારી હોય. કેનો હોય? મર્સીફુલ હોય, અહિંસા વાળો હોય, તો એ ઊંચા ઊંચો ધર્મ છે. અને ત્યાં બહુ ઓછા જ માણસ, બહુ પુણ્યશાળી ઓછા જ હોય, બાકી પાછલી ધર્મ વધારે હોય. ભૌતિક વાત ઓવર પાવર આધ્યાત્મિક વાત એમાં પ્રેક્ટિકલ આવે. એટલે કે આ ભૌતિક પાવર છે કે આધ્યાત્મિક પાવર ઉપર સરસાઈ મેળવે છે એ વાત ખરી? ભૌતિક જે બળ છે તે આધ્યાત્મિક બળ ઉપર સરસાઈ મેળવી જાય છે, જીતી જાય છે. ના ના, એ તો અધ્યાત્મ પાવર નો ભૌતિક બળ એ હોય ને. આ તો ઘણી વખત એવું દેખાય એવું, પણ જેવે તે અધ્યાત્મ ના પાવર ની જ હોય જગત. આખું જગત હિન્દુસ્તાન માં જે આગળ ચક્રવર્તી થતા હતા એ ચક્રવર્તી ને સાબે હતું. આ બધું પાક ગમે એટલું પશુ બળવાળું હોય, હાથી હોય, સિંહ હોય, વાઘ હોય, મનુષ્ય એને પકડી શકે છે અને પોતાને તાબે રાખી શકે છે. અધ્યાત્મ બળ આગળ હોય ચાલતું નથી, ચાલ્યું છે એ ફેક્ટ છે, અને આધ્યાત્મિક બળ વધારે છે એ તો આપણી માન્યતા છે, આપણે માની લઈએ. માન્યતા નહીં એક્ઝેક્ટ છે. પણ એવું કઈ અનુભવ માં નથી આવતું. એમ આ ભગવતી બુદ્ધિ વાળા હોય તે બધું ભૌતિક બળ કહેવાય. શું કહ્યું? હવે બુદ્ધિ ને તાબો હતી નથી હોતા. જે ઓછી બુદ્ધિ વાળા ભૌતિક બળ કહેવાય. એમ એટલે આ બધી જે માન્યતાઓ છે ને, આપણે શું જાણવું છે? આપણે સ્વતંત્ર થવું છે ને, આ દુનિયાનું સ્વતંત્ર થવું છે, ઇન્ડિપેન્ડન્ટ થવાની ઈચ્છા છે. સ્વતંત્ર જ છે બધા. તમે સ્વતંત્ર થયો? હું તો નથી, માયાથી બાંધેલો છું માણસ. માયાથી બંધાયેલો છું. પછી એ સ્વતંત્ર થવું છે? હા, તો કઈ આપું બધું ભર્યું. તમે માગો એ આપવા તૈયાર છે, તમે જે માગો એ આપવા તૈયાર છે. કેટલું બધી શક્તિ છે. હવે હિન્દુ આપત હિન્દુ ધર્મ અંધશ્રદ્ધા અને ધર્મગુરુ અંધશ્રદ્ધા છે. હિન્દુ ધર્મ થોડી એ ધર્મગુરુ ખ્યાલ છે કે નહીં તે તમે પૂછા જશો. પણ આ દુનિયામાં અંધશ્રદ્ધા વગર કોઈ માણસ ગણ્યો જ નથી. કોઈ અંધશ્રદ્ધા વગર માણસ ગયો તમે? ક્રાઇટેરિયા શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એને કેવી રીતના સમજે? જુદું તફાવત શું એનો? અંધશ્રદ્ધા એટલે જ્યાં આંખે ના જોયેલી હોય અને એવું માનવું, એ એક પ્રકારની અંધશ્રદ્ધા. અને આ આંખે ના દેખાય, બુદ્ધિ ના આંખે પણ દેખાય તો માનવું સાચી શ્રદ્ધા કહેવાય. આ આંખે બુદ્ધિ ના આંખે પણ જોઈએ તો સાચી શ્રદ્ધા. અને એ સિવાય બીજી બધી અંધશ્રદ્ધા. તો અંધશ્રદ્ધા તમે માણસ કોઈ જોયેલો ખરો અવાજમાં? મહાવીર અંધશ્રદ્ધા કૃષ્ણ અંધશ્રદ્ધા અંધશ્રદ્ધા બધો પણ માણસ નથી. કૃષ્ણ ભગવાન જમવા જાય એ બધી કુતરા ને જમાઈ જમતા છે કે પીધું જમતા છે? મને તો કઈ માઇથોલોજી ના ખબર જ નથી. તમે જરી પાણી પીવો છો ગયા નહીં? હમણાં એ પાણી આપે તો એને ટેસ્ટ કેવી રીતે પીવો છો? એમને નથી પીવો છો? તમે ટ્રાય કરો પેલા પછી પીવો છો. બધા અંધશ્રદ્ધા વાળા છે. મારી રહી ગયા ખાતા ને સારી ગયો છે. ભગવાન વધારે કઈ કઈ શ્રદ્ધા છે બધું આખું જગત અંધશ્રદ્ધા છે. જ્યાં બુદ્ધિ ના આંખ વાપરાતી નથી, જ્યાં આવે છે એ આંખ વાપરાતી નથી, તે બધી અંધશ્રદ્ધાઓ છે. આપણને કઈ લાગે ને કે આ અંધશ્રદ્ધા કે ગમે તે ખાઈ લઈએ, ગમે ત્યાં આગળ નહીં પાડી કઈ શ્રદ્ધા ના ભળે to my mind there's a creature that jump on his feet with a question I put to him એમ કહે છે કે મને આ મેળ નથી બેસતો આપે જે અંધશ્રદ્ધા ની વ્યાખ્યા કરી અને મેં જે પ્રશ્ન પૂછ્યો એને નથી મેળ પડતો. આપણે એવું પૂછ્યું છે કે આ લોકો મંદિર માં જાય છે એ બધું રહેશે એમ બધી અંધશ્રદ્ધા થી મંદિર નું કામ કરે છે એવું બધું તમને લાગે છે એવું કહ્યું ને. હવે એમાં શ્રદ્ધા નો કોને કહેવાય? I don't talk about that Brahma Mandir. Question 2. Hindu dharma thodi anshadda se. Kano dharm jo na chan se. Se niva ma shu karna lera maho kaha. Kitna kata nivari na bhaishma. Kitna kata nabu kawani se kata. You are jumping the question out to me. With my question 2. Okay. Adi anshadda kano dhatsama teo tangan. Dei maana. Ah. Ito me rambe yurta. Pasante me di parishyali. Aray yamashi. Yamashi dhulia kare taagani kalu dharma anshadda. Ah. એની જુદી કાઢો આપણે. અંધશ્રદ્ધા તો આખું જગત છે પણ ધર્મ અંધશ્રદ્ધા રાખવાનું એવું કે છે. હવે જે ધર્મ ફરજિયાત છે હું પહેલા મારી બુદ્ધિ વાપરું છું ગમે તે કામ કરું પછી કરું. આ તમારી મરજી તમારી કરે છે એ તમને દબાણ થી કરી રહ્યા છો. સર્કમસ્ટેન્સીસ ઉપર આધાર રાખો. સર્કમસ્ટેન્સીસ સંજોગો ઉપર આધાર રાખો. હા એટલે પછી તમે કદી પરચાર નથી બધા સર્કમસ્ટેન્સીસ કરે છે. તમે જે કરો છો ને એ બધા ફરજિયાત કરો છો. ડ્યુટી બાઉન્ડ નોટ વિલ બાઉન્ડ નોટ વિલ બાઉન્ડ બટ ડ્યુટી બાઉન્ડ. હું સામાન્ય માનું છું જે કક્ષાએ પહોંચ્યો નથી કે હું મારી પોતાની રીત પ્રમાણે બધું કરી શકું. ના એટલે તમે ફરજિયાત જ કરે છે આખું બધા બધું ફરજિયાત કરે છે. ફરજિયાત એને બીજી બાઉન છે ને એ કહે છું કે મેં આમ કરી છોકરા ભણાયો કરાયો બધું ફરજિયાત હતું. અનબોઇંગલી કરે છે. નોઇંગલી નથી ફરજિયાત કરતો. અનબોઇંગલી ફરજિયાત કરે. અને પાછળ કે માને છે મરજિયાત છે એવું જ માને છે. તમે તમે ના માર્ગો બીજા લોકો એવું જ માને કે આ મરજિયાત છે એના એ સમજાય નહીં કે મોટી વાત એટલી ના સમજાય. તમને તમને એ વાત જુદી વસ્તુ છે પણ આ બધું ફરજિયાત જ ચાલ્યા કરે છે અને એ લોકો મરજિયાત માની અને ગુજાર્યા કરે છે. ફરજિયાત એટલે